યસ્યાસ્તે વૈ મંગલં નેત્રે મંગલદેશ્ચ દૌર્વિલસિતં ધૃણાં પરં મંગલં વક્ત્રાં મંગલકૃશ્ચ પાદચલિતં યસ્યાખિલં મંગલં સોયં મંગલમૂર્તિરાસુ જગતો નિત્યં ક્રિયાન મંગલમ ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ

અનેક પરિતાપોને સહન કરી અને ભગવાનનો ભેટો કરાવવા જીવંત પર્યંત જે ભગવત કર્મ કરતા રહે એવા જે ભગવાનના એકાંતિક સંત છે, ભવસિંધુના તારણહાર કીધા છે. પોતે પોતાના જીવનમાં જીવે વર્તન એવી રીતનું કરે અને પાછું એવું કરવાનું કહે, ખામીઓને ખોળે, ખોળીને પાછા ટાળવાનો પણ પ્રયત્ન કરે. ભૌતિક અને પારિવારિક કૌટુંબિક જીવનની અંદર પણ જીવને સુખ અને શાંતિ થાય એવા ઉપાય કરે અને જીવને ભગવાનમાં હેત થાય, ભગવાનના સ્વરૂપની ઓળખાણ થાય એવું પણ કરાવે. ગુરુ મહારાજ ઘણી વખત કહે છે ને કે સંત છે ને એ સોય દોરાનું કામ કરે, કાતરનું નહીં. શું કરે? જુદા થયેલા હોય તેને ભેળા કરવાનું કામ કરે, સાંધવાનું કામ કરે, કાપવાનું નહીં. સ્વામી કે અમને મહારાજે આ 25 વર્ષ વધારે રાખ્યા, આવરદા તો પૂરી થઈ ગઈ હતી, પણ એ મુમુક્ષુના રૂડાને અર્થે છે. ભગવાનના એવા સત્પુરુષનું મુખ્ય પ્રયોજન જગત નહીં, જગતને તો એનો સહેજે સહેજે લાભ મળે છે, પણ મુખ્ય કોણ છે? એવા જે મુમુક્ષુ આત્માઓ છે કે જેને ભગવાનમાં અનુરાગ છે, મોક્ષનો ખપ છે, માયા જગતથી મુકાવવું છે, એવો જેને ઈશક છે, ભગવાનના એવા મોટા એકાંતિક સત્પુરુષો એના માટે છે. જ્યાં જ્યાં ભગવાનના એવા એકાંતિક સત્પુરુષ, આમ તો એવા જગતમાંથી અલિપ્ત અને નિર્લિપ્ત રહેનારા મહાપુરુષો હોય ને, ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં પણ એક વાતમાં કીધું છે કે જેને કાયનો જોઈએ એને કોણ બાંધે? માની હોય તો એને, વિષયમાં અનુરાગ પ્રીતિ હોય તો એને વિષય આપીને, પદાર્થ આપીને જીતાય, પણ આત્મારામ હોય એને, આત્માને કંઈ છે જ નહીં તો એ કેનાથી વશ થાય, કેનાથી બંધાય? ભગવાન અને ભગવાનના એવા એકાંતિક સત્પુરુષ છે ને, એ આ જગતના વસ્તુ પદાર્થ વ્યવસ્થાઓ કે રંગરાગથી કે રીઝે એવા ન હોય, અને એનાથી રીઝે એવા જે હોય તો એને રીઝે કાંઈ મળે એમ ન હોય. ભગવાન અને ભગવાનના એવા એકાંતિક સત્પુરુષ એ હૃદયના વિશુદ્ધ ભાવ અને સદાશયથી રીઝે છે અને બંધાય છે. ભાગવતમાં વ્યાસ ભગવાને એવું લખ્યું કે સકલ ભુવન મધ્ય નિર્ધનાસ્તેપી ધન્ય. આ 14 લોકનું એક ભુવન છે ને, એવા સકળ ભુવન એમાં નિર્ધન હોવા છતાંય ધનવાન કોણ? સકલ ભુવન મધ્ય નિર્ધનાસ્તેપી ધન્યા નિવસતી રુદિત એશામ શ્રી હરેર ભક્તિ રેકા હરિરપી નિજલોકમ સર્વથા તો વિહાય ભક્તિ સૂત્રોપનદ્ધ, કે જેના હૃદયમાં ભગવાન કે ભગવાનના એવા સત્પુરુષ પ્રત્યેની વિશુદ્ધ પ્રીતિ ભક્તિ પ્રગટ થઈ છે, તો એ આ સકળ ભુવનમાં નિર્ધન હોવા છતાં એની જેવો બીજો કોઈ ધનવાન નથી. ભગવાનના એવા એકાંતિક સંત છે કે ભગવાન છે, એની ચેતના એટલી વિભૂ છે, એટલી મહત છે કે જડ અને ચૈતન્યની અંદર એ પોતાનો પ્રભાવ અને પરિણામ પાડી શકે છે, અને છતાંય પાછું એનું જીવન, એનો આશય એ જગતને પ્રભાવ પાડીને આંજવા માટે નહીં. વ્યાસ ભગવાને કેટલું સુંદર વિધાન કર્યું, જડ અને ચૈતન્યની અંદર વ્યાપવા માટે પણ સમર્થ છે. મહારાજે એવું કીધું કે ભગવાન સાથે જેને એકાત્મપણું થયું વચનામૃતમાં, તો મહારાજ કે એને પગમાં ચાલવાની શક્તિને આપનારા પણ ભગવાન છે. આજે ટેકનોલોજીના માધ્યમથી આપણે દૂરદર્શન અને દૂરશ્રવણ વગેરે બધી અનુભૂતિઓ કરી શકીએ છીએ ને, પણ એ વિધાન તો મહારાજે વચનામૃતમાં કીધું છે કે ભગવાન સાથે એકતાને પામેલા હોય તો એ અહીંયા બેઠા બેઠા બધું જ જોઈ શકે. અને મહારાજે તો ત્યાં સુધી કીધું છે કે એ પ્રત્યક્ષ લઈ પણ શકે છે આના હાથે કરીને. સુખદેવજી મહારાજ હતા આત્મ સ્વરૂપમાં રમવાન રહેનારા, ભગવાનમાં અનુરાગ અને પ્રીતિ હતી, જન્મસિદ્ધ યોગી હતા, જન્મતાની સાથે જ સંસારની હવા ન લાગે ને એટલે ઘર છોડીને નીકળી ગયા જંગલમાં. યમ પ્રવજંત્યમ અનુપેતમ અપેત કૃત્યમ દ્વૈપાયનો જુહર કાતર મા જુહાવ પુત્રેતિ તન્મયતયા તનવો ભિનેદુ તરવો ભિનેદુ તમ સર્વભૂત હૃદય મુનિમાનતોસ્મિ. પિતા પુત્રના સ્નેહને વશ થઈ પાછો વાળવા માટે વ્યાસજી દોડ્યા, પોકાર કર્યો, તો સુખદેવજી મહારાજે ઝાડવામાં પ્રવેશ કરીને જવાબ આપ્યો. ઝાડવા બોલ્યા, રટાણના બુદ્ધિશાળી માણસોને આશ્ચર્ય થાય, ઝાડવા બોલે. ડોક્ટર શું કયો, સાયન્સ? જડમાંથી પણ એમ પાડોશી જેને બોલતાનો ને એને પ્રશ્ન થાય કે ઝાડવા બોલતા હશે, પણ બોલે. તરવો ભી ને દુહુ એવું કીધું. સંત અને વૃક્ષની સજાતીયતા છે, અને જે જેના ગુણ અને ધર્મને અનુસરતા હોય ને એની સાથે એકતા હોય જ એટલે બોલે. વૃક્ષો છે એ પોતે ફળ ન ખાય, શું કરે, પોતે તાપ સહન કરે અને આવનારાને શીતળતા અને છાંયો આપે. રસદાર અને મધુર ફળ એ પોતે પકાવે, પણ ક્યારેય ક્યાંય સાંભળ્યું કે આંબો પોતે જ કેરી ખાઈ ગયો? ક્યારેય એવું? અને જો ખાઈ જતો હોત તો બાબત. ભગવાનની ઓળખાણ કરાવનારા એવા સત્પુરુષ છે, એ જે કાંઈ જીવન દરમિયાન કર્મ કરે છે એનું ફળ કોઈ દી પોતે ખાતા જ નથી. બીજાને ખવરાવે, પોતે કરે ને યશ કોને અપાવે? બીજાને. કેવળ પોતાના કર્તવ્ય અને ધર્મ ઉપર જેને નજર છે એવા સંત અને વૃક્ષ એ બેને પરોપકારી કીધા છે. અને સુખદેવજી મહારાજ એવા હતા ને, એમની તો એવી વિભૂત ચેતના હતી, ભગવાન સાથે એકાત્મપણાને પામતા, એટલે પ્રકૃતિમાં વ્યાપીને પણ જડમાં પણ પ્રવેશ કરીને ચૈતન્ય જેવું વ્યવહાર અને કર્મ કરી શકે. ભગવાનના એવા એકાંતિક સત્પુરુષ અને ભગવાન એ વિશુદ્ધ હૃદયની ભાવના, પ્રેમ અને સદાશયને ઓળખે છે ને એને ન્યાય આપે છે. શાસ્ત્રીજી મહારાજ આમ તો દેશ વિદેશમાં વિચરણ કરી સત્સંગ પ્રવર્તન કર્યું ને, મૂળ સંપ્રદાયમાંથી સૌથી પહેલાં અમેરિકામાં સ્વામિનારાયણ સંપ્રદાયનું બીજારોપણ પ્રવર્તન શાસ્ત્રીજી મહારાજે કર્યું. હવે એ વખતે તો સમય, સાધનો, પરિસ્થિતિઓ એ પ્રકારની બધી હતી, છતાંય સંસ્થાનું કાર્યક્ષેત્ર તો એટલું મોટું હતું. તોય 7 દિવસ ભાયા ભગતની ત્યાં, એમનું ગામ તો ઠેઠામ ગીરમાં છે, કાગવદર, ભટવદરની બાજુમાં કાગવદર ગામ છે, દાદા ખાચરના લગ્ન કર્યા ને બાજુમાં જ છે, હનુમાનજી મહારાજ પ્રસાદીના છે, પૂજ્ય હરિપ્રસાદ સ્વામીએ ત્યાં એ સ્થાને મંદિર કરાવ્યું. તો કાગવદરના એ ભાયા ભગત હતા. હવે ત્યાં સ્વામી એક અઠવાડિયું રોકાય, અત્યારે ત્યાં મંદિર છે ને નળિયાવાળું છે, એ જ મંદિરમાં નાનું એવું સિંહાસન છે, ઠાકોરજીની મૂર્તિઓ, જૂના સ્વરૂપો બધા છે. ઉનાળાના સમયની અંદરે ત્યાં રોકાવાનું પ્રયોજન શું હશે? નહીતર સ્વામીની વિદવત્તા અને ત્યાં કથા સાંભળવા વાળા જે શ્રોતા અને કેટલી સંખ્યામાં હતા એ જે હારે હોય એ સંતોને ખબર હોય, પણ શા માટે ત્યાં ગયા? કાળુ ભગતના નેહમાં સંતો શા માટે જાય? વિશુદ્ધ હૃદયનો નેહ, પ્રેમ, અને એવા જ હૃદયના પ્રેમવાળા લેટિન અમેરિકાના હરિભક્તો હતા. તો 87 વર્ષની ઉંમરે છેલ્લે સ્વામી ધામમાં ગયા, એ પહેલાં જ થોડા વર્ષે ત્યાં ગયા. ભગવાન અને ભગવાનના એવા મહાપુરુષો છે એ વિશુદ્ધ હૃદયને ઓળખે છે. પછી દુનિયા એની મૂલવણી જુદી જુદી રીતે કરે, પછી એવું નથી કે આવો પ્રેમ, આવું હૃદય, આવો ભાવ એ આર્થિક રીતે સુખી સમૃદ્ધ હોય તો એમના હૃદયમાં પણ હોય. ભક્તિ અને પ્રેમ છે ને એને ભૌતિકતાની સાથે કોઈ સંબંધ નથી. દુનિયા કદાચ એની સાથે મૂલવણી કરતી હોય, જગતની દ્રષ્ટિ જેને છે તો એ કદાચ એમ મૂલવણી કરે એમ કે આવું હોય ત્યાં જ આવું હોય કે આવું ન હોય ત્યાં આ ન હોય, એવું નથી. સ્વામી કે મુમુક્ષુને વાસ્તે રૂઢાને અર્થે અમારો આ દેહ રાખ્યો અને ભગવાનના સ્વરૂપની યથાર્થ જેવી છે તેવી ઓળખાણ કરાવું. ભગવાનના એવા એકાંતિક સંત વિના ભગવાનનું સ્વરૂપ ઓળખાતું નથી પોતાની મેળે. શાસ્ત્રોમાંથી પણ ન ઓળખાય, પોતાની રીતે ન. ઘણા અત્યારે બહુ ઊંચી ફિલોસોફીવાળા હોય ને તો એ સાધુની શું જરૂર છે? શાસ્ત્રોમાં બધું છે એ જ કહેવાના છે ને, તો એ તો આપણે કરી શકીએ છીએ. પછી ઓલું પાકશાસ્ત્ર લઈને શીરો બનાવવા બેહે, પવન આવ્યો પાનું ફરી ગયું તો હવે થોડી કોથમીર ભભરાવો, સપ્રમાણે હળદર નાખો, બનતો તો હું નવા પુત્ર વધુ એ શીરો પીરશો હાહુ ને કે આ શું બનાવ્યું છે, કે શીરો કેમાંથી? પાકશાસ્ત્રમાંથી. પાના નંબર જોવો તો કે હા બા પાનું તો એ હતું પણ ફરી ગયું, તો હાહુ કે અમારું ફેર્યું. મહારાજે એટલે કીધું કે શાસ્ત્ર છે એ પણ સત્પુરુષ વિના ક્યારેય સમજાતા નથી. શેરડી વાવેલો ક્યારો હોય અને પાણી ભર્યું હોય અને એ પાણી પીએ તો કેવું લાગે? પાણી જેવું જ પાણી હોય, પણ એ પાણી શેરડીના સાંઠામાં ચડે અને પછી પીવામાં આવે તો બસ ફેર એટલો જ. શાસ્ત્રમાં જે છે એ ક્યારાનું પાણી છે અને સંત હૃદયમાંથી જે આવે છે ને એ શેરડીના સાંઠામાં ચડેલું પાણી, એની મધુરતા, એનો સ્વાદ, એનું પરિણામ એ બદલે મહારાજ કે કલ્યાણકારી ત્યારે બને છે. ભગવાનના એવા એકાંતિક સત્પુરુષ એ ભગવાનની યથાર્થ ઓળખાણ કરાવે છે. કોઈ શાસ્ત્ર હશે, કોઈ ધર્મ હશે, કોઈ સંપ્રદાય હશે, એક યા બીજી રીતે સંત ગુરુ ભગવાનના એકાંતિક ભક્ત એને કેન્દ્ર સ્થાને રાખીને જ કોઈ પણ વાતો કીધી હશે. એને છોડીને કોઈ પોતાની મેળે કરી શકે? મહારાજ કે અમે તો કોઈ દીઠો નથી, અટાણના કોઈ હોય ને એને દેખાતું હોય તો વાત જુદી, પણ ભગવાનને મહારાજ કે અમને તો કોઈ, હનુમાનજી, નારદજી, સુખદેવજી આ મોટા મોટા છે એને તમે પૂછો તો એ પણ અનેક વાતની યુક્તિ લાવીને એમ કહેશે કે પૂર્વે જે પાયમાં ભગવાનને, અત્યારે જે પામે છે, ભવિષ્યમાં કોઈ પામશે તો પણ એ ભગવાનના એકાંતિક સત્પુરુષને સેવાએ કરીને રાજી કર્યા હશે, સત્સંગ કર્યો હશે તો એ પામશે. સ્વામી કે ભગવાનનું સ્વરૂપ ઓળખાવવા માટે અમને અહીંયા રાખ્યા છે. બીજી વાતમાં સ્વામી એવું કીધું કે હાલનો આવેલો હશે પણ અક્ષરધામનું સુખ આવતું હશે, અને મહારાજનો મળેલો હશે કે મુક્તાનંદ સ્વામીનો મળેલો હશે તેને પણ અક્ષરનું સુખ આવતું નહીં હોય. શું કામ? ભગવાનનું સુખ કે અક્ષરધામનું સુખ લેવા માટેનું ઇન્સ્ટ્રુમેન્ટ કયું? વાતાવરણની અંદર દ્રશ્યો બધા, અવાજના તરંગો, એ બધું હોય કે ન હોય? પણ ટીવીમાં દેખાય, રેડિયોમાં સંભળાય એવું કેમ? કાન તો આપણે છે, પણ એ તરંગોને પકડવા માટે શું જોઈએ? યોગ્ય ઇન્સ્ટ્રુમેન્ટ જોઈએ, એની સિસ્ટમ જોઈએ. એમ અક્ષરધામનું સુખ કે ભગવાનનું સુખ લેવા માટે શું જોઈએ? બોલો તો ખરા, સમજણ જોઈએ, અને એ સમજણ આવે ક્યાંથી? સત્સંગથી, શાસ્ત્રોથી, સત્પુરુષથી. સમાજ અને કુટુંબ પરિવારનીથી લઈ અને ભગવાન સુધી પહોંચવા અને પામવા માટે પણ કેની જરૂર પડે? સમજણની. ઓક્સિજન વિના જો આપણે રહી ન શકીએ ને, જીવી શકાય? તો સમજણ વિના રહી શકાય એવું છે. સત્સંગ એટલે નિત્ય કરવાનું કીધું, નિષ્દિન સંત સમાગમ કીજે. શું કામ? કારણ કે આની જરૂર ડગલે ને પગલે પડે. આજે કોઈ આપણને દુઃખી કરી જાય, કોઈ થોડી વારમાં આપણને રાજી કરી જાય, તો એના કારણમાં શું હોય? પાછા બોલતા હોય વો, હું કોઈનો ગુલામ નથી, પણ બીજાની ચાવી કોના હાથમાં હોય? રાજી કરવાની, કુરાજી કરવાની બીજાના હાથમાં. અન્ન હોય ને તો એનો ઘણા તપસ્વી હોય તો એ ઉપવાસ કરે 12 દિવસના. ઘણા સંતો આપણે પરાક વ્રત કરતા હોય, 12 દિવસ સુધી કંઈ જમવાનું જ નહીં. અલગ સંપ્રદાયની અંદર ઘણી વખત તપનું વિશેષ પ્રતિપાદન હોય તો મહિનો મહિનો દી માસો ઉપવાસ કરતા હોય. અન્ના ઉપવાસ થઈ શકે. ઔષધ હોય એ માંદાને માટે છે, પણ ઓક્સિજન છે એ તો સર્વના માટે છે, અનિવાર્ય છે. એમ સુખી જીવન જીવવા માટે સમજણ છે, સત્સંગ છે, એ અનિવાર્ય છે. અને એ પાછો કરવો જોઈએ, ને કરાવતો હોય એને કરવો જોઈએ, નહીતર વન વે હાલે. એ અમારે જરૂર નહીં, હવે તો કરાવવાની જરૂર. તોય મહારાજે તો શિક્ષાપત્રીમાં ત્યાં સુધી કીધું કે ગમે તેવો વિદ્વાન હોય તો પણ સત્સંગ અને ભક્તિ વિના ગતિ હોતન બતાવી દીધી કે આ આ દિશામાં જ જાહે. હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હોય અને હજારો લોકોના સક્સેસ ઓપરેશન કર્યા હોય, હાર્ટના ટોપમાં કહેવાતા હોય, પણ એને પોતાને જ હાર્ટનો પ્રોબ્લેમ થાય તો એ ખોલીને બેહે, હું મારું કોઈને ન કરવા દઉં, હું તો મારું જાતે કરું, શું થાય? પોતાથી અનુભવમાં ઓછો હોય, ઓછો એક્સપિરિયન્સ હોય, કદાચ એની કેટેગરીમાં સક્સેસફુલતા પણ થોડી ઓછી હોય, પણ પોતાના હાર્ટનો પ્રોબ્લેમ હોય તો એ કોને કોની પાસે કરાવવો પડે? આ સત્સંગનું એવું છે. હજારોની હાર્ટ સર્જરી કરતો હોય પણ પોતાની કરવાની થાય તેણે. સાહેબ કે હાર્ટની વાત તો પછી, કાન વિંધવો હોય તો બીજા એમ કહેવું પડે. દરેકની પાસેથી કંઈક ને કંઈક ભગવાન લક્ષી, સત્સંગ લક્ષી શીખે, મનન કરે, ચિંતન કરે, તો જ પોતાનું અધ્યાત્મ જીવન છે તંદુરસ્ત રહે છે. આપણા વડીલ સંતો મોટા મોટા હોય, નાના સંતો કથા કરતા હોય ને તોય કોઈ દિવસ ગુરુ મહારાજ લક્ષ્મીનારાયણ સ્વામી કોઈ કથા ચૂકે નહીં તમે જો, નહીં તો નાના સંતો કથા કરતો નહીં, ત્યારે એને હું જ્ઞાનની સમજણની કે ઉણે પછે ક્યાંક સમજણ, ક્યાંક એનું મહત્વ એ જીવમાં આ 70-80 વર્ષે નક્કી કર્યું છે ત્યારે ને. એટલા વર્ષોની અધ્યાત્મની યાત્રા ખેડ્યા પછી પણ કંઈક ને કંઈક બીજા કરતા એમાં કંઈક વિશેષ હશે ત્યારે આ શું બતાવે છે? અન્નના ઉપવાસ હોય પણ ઓક્સિજનના નહીં. ભગવાન અને ભગવાનના એવા એકાંતિક સત્પુરુષનો સત્સંગ છે, એના દ્વારા મળતી સમજણ છે, એ અક્ષરધામનું છતાં દેહે સુખનો અનુભવ કરાવે. ભગવાનના સ્વરૂપના અનુરાગ અને પ્રીતિ કરાવે, એ સ્વરૂપના સુખનો અનુભવ પણ સત્સંગથી સમજણથી થાય છે. અને બાકી ભગવાનની ભેળો રહેતો હોય અને મુક્તાનંદ સ્વામીની હારે રહ્યો હોય તો એ ગુણાતીતાનંદ સ્વામીએ સ્ટેટમેન્ટ એ આપ્યું, પ્રગટ હોય ને નહીં તો છતાંય એને સુખ ન આવે. અને પહેલાંને હયાત હારે ન હોય તો પણ આવે. ગુણાતીતાનંદ સ્વામીની આ એક એક વાતો અતિ મૂલ્યવાન છે, અનુભવની ભૂમિકામાંથી આવેલી છે. જેટલું આપણે એનું મનન ચિંતન કરીએ એટલું વિશેષ આપણને આસ્વાદ આવે, જીવનમાં જેટલું અનુસરણ થાય એટલી આપણી અધ્યાત્મની યાત્રા પણ સુખદ બને, સફળ બને અને તંદુરસ્ત પણ બને એવી આ એક એક વાતો છે. વાલા ભક્તજનો, આપણા ગુરુકુલ પરિવારના નિષ્ઠાવાન સેવક વર્ષો સુધી ગુરુકુલ દ્વારા જ્યાં જ્યાં મંદિરો થયા એ મંદિર નિર્માણની સેવામાં પૂજ્ય હરિપ્રસાદ સ્વામી વગેરે સંતો જ્યારે જ્યારે મંદિરો કરતા ત્યારે સ્વામીના હાથપગ થઈ અને ભગવાનનું કાર્ય, માતૃસંસ્થાનું કાર્ય કરવામાં અક્ષર નિવાસી રાઘવજીભાઈ વશરામભાઈ પાંભર બહુ ભગવાનના પ્રેમી ભક્ત, આજે વિશ્રામ બાપા એ પણ એવા ભગત, અખંડ ભગવાનનું ભજન કરે, એ રાઘવજીભાઈની 20મી પુણ્યતિથિ નિમિત્તે એમના 3 દીકરા છે, મુકેશભાઈ પાંભર, પ્રવીણભાઈ પાંભર, વિમલભાઈ પાંભર, 3 ગુરુકુલમાં ભણ્યા. મુકેશભાઈને કોઠારી સ્વામી સાથે ખૂબ હેત, નાની ઉંમરમાં રાઘવજીભાઈ તો ધામમાં ગયા, પછી દીકરાઓએ 3 સત્સંગ રાખ્યો, પોતાના કાર્યક્ષેત્રમાં આગળ વધ્યા. રાઘવજીભાઈની આ 20મી પુણ્યતિથિ નિમિત્તે એમના માતુશ્રીએ સંકલ્પ કરેલો કે એમના જે ઘરેણા હતા, 5 તોલા જેટલા સોનાનો હાર તૈયાર કરી ઘનશ્યામ મહારાજને આજે મુકેશભાઈના પિતાની પુણ્યતિથિ નિમિત્તે ઠાકોરજીને અર્પણ કર્યો છે. સાથે હરિકૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજના વૃંદાવનના ડાયમંડના વાઘા પણ તેઓએ કરાવેલા છે. ભગવાનની દયાથી વ્યવહારે 3 ભાઈઓને ખૂબ સુખી મહારાજે કર્યા છે. નાના મોટા ઉત્સવ સમયાવોમાં, પ્રસંગોપાત સંસ્થાના વિકાસ કાર્યોમાં પણ આર્થિક રીતે તેઓ સેવા અર્પણ કરતા હોય. દર વર્ષે ગાયો માટે એમનું ગામ વડા, નાના વડા ગામ છે, ત્યાં જમીન હોય, ગાયોને માટે પાલો, ચાર વગેરે પણ દર વર્ષે અર્પણ કરતા હોય. પરિવારના જેટલા સભ્યો છે ને એ બધાના જન્મદિવસ નિમિત્તે અહીંયા ઠાકોરજીના થાળ અને રસોઈ તો લખાવેલી છે. આવતીકાલે એમની, રાઘવજીભાઈની 20મી પુણ્યતિથિ નિમિત્તે તમામ વિદ્યાર્થીઓ, સંતો ઠાકોરજીના થાળ, રસોઈ એમના તરફથી પણ રાખેલી છે. વર્ષમાં એક બે વખત આવી રીતે બધા વિદ્યાર્થીઓને પણ રસોઈ આપીને જમાડતા હોય. ત્રણેય ભાઈઓ રાજકોટમાં હોય ને ત્યારે અહીંયા દર્શને આવ્યા વિના ક્યારેય રહેતા નથી. રાજકોટમાં રહેતા હોય એને થોડું આ પ્રેરણા લેવા જેવું છે. દરરોજ કદાચ કામકાજ પ્રસંગે આવી ન શક્યા હોય તો બપોર પછી આવી જાય, પણ રાજકોટમાં હોય એટલે એક વખત ઘનશ્યામ મહારાજના દર્શન કરે, સાધુ આશ્રમમાં અહીંયા દર્શન કરી, સંતોના દર્શન કરીને પછી જતા હોય. આવી રીતે નાના મોટા ઉત્સવની અંદર તેઓની સતત સેવા હોય. આજે 20મી પુણ્યતિથિ નિમિત્તે અક્ષરધામમાં બેઠેલા સંતોની સેવામાં, મહારાજની સેવામાં રહેલા રાઘવજીભાઈ બહુ ભગવદીય આત્મા, જ્યાં જ્યાં સંતો જતા હોય ને મંદિરોના નિર્માણ કાર્યમાં ગાડી લઈને પોતે જતા, સેવામાં કેટલી વખત આવવા જવાનું થતું હોય. મહારાજના ધામમાં બેઠા બેઠા તેઓ પણ રાજી થતા હશે. પાછળ આ પરિવારજનો એમની પવિત્ર સ્મૃતિમાં આવું ભગવાન રાજી થાય એવું સેવા કાર્ય અવિરતપણે કરતા રહે છે અને ભગવાન રાખી સત્સંગ પણ સારો રાખે છે. પૂજ્ય લક્ષ્મીનારાયણ સ્વામીને વિનંતી કરું, સ્વામીના કરકમલોમાં ઘનશ્યામ મહારાજના વાઘા અને સાથે 5 તોલાનો સોનાનો હાર ઘનશ્યામ મહારાજને તૈયાર કરી અર્પણ કરવા માટે આવી ગયા છે પ્રવીણભાઈ ને મુકેશભાઈ. આવો મુકેશભાઈ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વિમલભાઈ, પ્રવીણભાઈ, હરિકૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજના ડાયમંડયુક્ત વૃંદાવનના વાઘા સુંદર મજાના તૈયાર કર્યા છે, એ અર્પણ કરે છે. બાજુ મુભારાઈ જાય, એક ફોટો લઈ લેજો. પછી આવતીકાલે બધા વિદ્યાર્થીઓને ઠાકોરજીના થાળ, સંતો ને રસોઈ છે એમના સંકલ્પ, બધા સંતોને ધોતિયા ઓઢાડી અને ધોતિયાની સેવા પણ કરેલી છે. તો અહીંયા બિરાજીત દરેક સંતોનો ચંદનથી ચાંદલો કરી ધોતિયા ઓઢાડી ત્રણેય ભાઈઓ પૂજન કરશે. મહારાજને પ્રાર્થના કરીએ કે આ પરિવારજનોને મહારાજ વિશેષ સત્સંગ સેવા ભક્તિનું બળ અર્પણ કરે. મુકેશભાઈ, બધા સંતોનું પૂજન કરવા માટે આવી જો, ધોતિયા ઉઠાડી પૂજન કરશો. જન્મા કૌશલ દેશ વેશ બટુનો લય તીર્થ માહે ફર્યા, રામાનંદ મળ્યા સ્વધર્મ ચલવો, યજ્ઞાદિ મોટા કર્યા, મોટા ધામ રચા રહ્યા, ગઢપુરે ગાદી કરી અંત ધ્યાન થયા, લીલા હરિતણી સંક્ષેપમાં ઉચરી, આવી અક્ષરધામથી અવનીમાં દેહધારી થયા, આપ્યા સુખય પાર ભક્ત જનને, દિલે ધરીને દયા કીધા ચારુ ચરિત્ર ગાન કરી, દેશ મંગળ મૂર્તિ ઉર ધરી પરી સ્ત્રી હરિ, સ્નાતમ ચંદન ચર્ચિતમ નિજ જને, પુષ્પ સૃજાલંકૃતમ પ્રાત સૂર્યમયુખ સેવિત મુખમ, શ્રીચંદ્ર શાલોપરિ ગૃત્વા રોટકમેક પાણી તલકે, ભંત્વાન્ય હસ્તેન તમ પુંજાનમ પ્રવિલોક્ય સેવક ગણાન, દેસદા સ્વામિનમ. સહજાનંદ સ્વામી મહારાજની. ત્રણેય ભાઈઓ સ્વામી પાસે આવશે, સ્વામી ભગવાનની પ્રસાદીનો હાર પહેરાવી પ્રસાદી અર્પણ કરી શુભાશીર્વાદ પાઠવશે. સહજાનંદ સ્વામી મહારાજની જય. અત્યારે સરકાર શ્રી દ્વારા 60 વર્ષથી મોટી ઉંમરના જે વડીલો છે એમને કોરોનાનું વેક્સિનેશન આપવાનું ચાલુ કરવામાં આવેલ છે. ઘણા ભક્તો પૂછતા હોય છે, તો આપણે ત્યાં પૂછાયું હતું આરોગ્ય કેન્દ્રમાં કે યાદી કરી અને એક સાથે જો અહીંથી આપણે નામ આપીએ તો વાહન અહીંયા મોકલી આપે અને અહીંથી ત્યાં આપણે વેઇટિંગમાં બેસવું ન પડે એવી રીતની વ્યવસ્થા કરીને એક સાથે જે ભક્તોને આપવી હોય એવી આપણે ત્યાં વ્યવસ્થા કરી આપશે એવું કેવડાયું છે. તો કોઈ ભક્તોને વેક્સિનેશન લેવાની હોય તો અત્યારે સભા પછી યાદી કરાવજો એક સાથે. હા, બધાએ લેવી જ જોઈએ અને એમાં કંઈ તકલીફ થતી નથી. સંતોને પણ એડવાઇઝેબલ છે લેવી, 60 વર્ષથી ઉપરના અને સરકાર અત્યારે આપે છે. તો જે ભક્તોને આ રીતે જવાનું હોય મને યાદી કરાવજો તો આપણે સાથે ત્યાં યાદી આપીને પછી સમય આપણને ફાળવશે એ સાથે એક સાથે આપણે ત્યાં વેઇટિંગ ન થાય એ રીતે ઝડપથી આપણું વેક્સિનેશન થઈ જાય. આધાર કાર્ડ સાથે રાખવાનું. ધર્મ કુવર હરી.